અલગી કુણી આવું માંગુ સંતો બનતો બધા આવું બોલે ક્યાં સુધી આવું કોને કોને ના માનવાનું કહીએ કે અમે આ બધાને નહીં બધા પારા હારા કર્યો આ કેમ ખરાબ કર્યો એવા વિચાર કરનાર છે એને આ ભગવાન જાણે શું છે ભગવાન અને ઉપર કહેતો ને ઉપર બધે ફરી આવ્યું ઉપર કોઈ બાપો એના બધે આકાશ મોટા કરે તે બધું ઉપરી થાય તમારે શું આપણે કર્યું તે ઉપરી ઉપર વાળા ક્રિએટર આપણે શું કર્યું છે જ નહીં તો આગળ જેમ અસ્તિત્વ જ નથી એટલે ભગવાન તો તમારું સ્વરૂપ છે અને જે કોઈ વ્યક્ત થાય છે એને આપણા જગત ના લોકો પણ સમજે છે કે સ્વામી શિવ ગયો ભગવાન કૃષ્ણ ભગવાન મહાવીર વ્યક્ત થઈ તમે વ્યક્ત થયો તમે કે એવું કહ્યું નથી કે આમ કબીલો ગાય છે ને સબ ગરે મેરે સાણિયા પ્રગટ થયા ભગવાન એ જ ગમી બલિયારી તો દર્શન કર્યા ગયો ભગવાન તો તમારું સ્વરૂપ છે અમને બાંધી કર્યા કરી જે ઊંડાણ દિશા એ રહી જગત ઊંડા ની મહેનત કરે થિયેટર નો ઘર ઉભાર થાય શું થાય અને તમે પૂછો થિયેટર નો ઊંડા ના થાય થિયેટર નો ઊંડા ના થાય બનાવો એવો ભગવાન ભગવાન એટલે ભગવાન પરમાત્મા એટલે ભગવાન તમે દેખાય ને સચિભાઈ તમારા ભગવાન સચિભાઈ શું હતી તમારી સારું મને બતાવશે સારું થયું કે મને બતાવશે હા વર્ષ જે માટે બતાવશે કારણ સારવાર પીધી છે જોઈએ એ આપે કીધું ને કે ભમરડિયા ની માફે ફર્યા કરે તે પછી લાગ્યું કે હવે મારે આટલું બધું ફરવાનું તો ભમરડિયો હતો એ બેસી ગયું એટલે હવે પોતાને લાગ્યું ના પણ તાવ માં એક વસ્તુ થાય કે તમારી પ્યોરિટી વધે ઇમ્પ્યોરિટી બધી નીકળી જાય આવે નહીં.